શ્રીમદ ભાગવત 11મો સ્કંદ 8મો અધ્યાય અવધૂત ઉપાખ્યાન અજગરથી માંડીને પિંગળા સુધીના નવ ગુરુઓની કથા. અવધૂત દત્તાત્રેયજી કહે છે, હે રાજન, ઇન્દ્રિયોનું સુખ જેવું સ્વર્ગમાં હોય છે તેવું નરકમાં પણ છે. જેમ પ્રયત્ન કર્યા વિના દુઃખ આવે છે એ પ્રમાણે સુખ પણ આવે છે. તેથી બુદ્ધિમાન લોકોએ તેની ઈચ્છા ન કરવી જોઈએ. અજગરનું દ્રષ્ટાંત આપીને 3 શ્લોકોમાં કહે છે, યોગીએ આપમેળે જે ભોજન મળી જાય તે ખાઈને સંતુષ્ટ રહેવું જોઈએ. તે ભોજન ચાહે મધુર હોય, ચાહે રસહીન હોય, ચાહે ઓછું હોય કે વધારે, અજગરની જેમ જીવન નિર્વાહ કરી લે અને ઉદાસીન રહે. જો ઘણા દિવસો સુધી ભોજન ન મળે તો પણ તેના માટે કોઈ પ્રયત્ન ન કરે, પ્રારબ્ધનું કાર્ય માનીને અજગરની જેમ પડ્યો રહે. મનોબળ, ઇન્દ્રિય બળ, શારીરિક બળ, આ ત્રણેય બળ હોવા છતાં પણ અને ઇન્દ્રિયોમાં કાર્ય કરવાની ક્ષમતા હોવા છતાં પણ જાણે સૂતો હોય એમ પડી રહે, અર્થાત સંસારની ઝંઝટમાં ન પડે. સમુદ્રના દ્રષ્ટાંત દ્વારા 2 શ્લોકોમાં કહે છે, મુનિએ સમુદ્રની જેમ પ્રસન્ન અને ગંભીર રહેવું જોઈએ. તેનો અંદરનો ભાવ સમજી ન શકાય તેવો ગૂઢ, ઉલ્લંઘન ન થાય તેવો અગાધ અને પ્રભાવશાળી હોવો જોઈએ. તેને કામ, ક્રોધ વગેરે શત્રુઓ વિચલિત કરી શકતા નથી. અચળ પ્રશાંત સાગરની જેમ શાશ્વત રહેનારી શાંતિ તેમાં અખંડ રહે છે. સમુદ્રમાં નદીઓનું પાણી આવે છે તો પણ તે તેની મર્યાદા ઓળંગતો નથી, અને પાણી ન આવે તો તે સુકાઈ પણ જતો નથી. તે જ પ્રમાણે મુનિએ પણ સમૃદ્ધિથી હરખાવું નહીં અને સમૃદ્ધિ ન રહે તો શોક ન કરવો. મુનિએ બંને અવસ્થામાં સમુદ્રની જેમ એક સરખું રહેવું. હવે પતંગિયાનું દ્રષ્ટાંત 2 શ્લોક દ્વારા આપે છે. જે રીતે પતંગિયું મોહવશ અગ્નિમાં બળી મરે છે, તે જ રીતે અજિતેન્દ્રિય વ્યક્તિ દેવ માયારૂપી સ્ત્રીને જોઈને તેના મોહમાં ફસાઈને અંધકારમય ઘોર નરકમાં પડે છે. કંચન, કામિની, આભૂષણ, વસ્ત્રાદિ જેટલા પણ દ્રવ્યો છે તે બધા માયાથી બનેલા છે. મૂંઢ બુદ્ધિવાળો મનુષ્ય ઉપભોગ બુદ્ધિથી તેમનામાં આસક્ત થઈને પોતાનો વિવેક ગુમાવી બેસે છે અને પેલા પતંગિયાની જેમ સ્વયં તેમાં જઈને પોતાનો નાશ કરી બેસે છે. હવે ભ્રમર અને મધુમક્ષિકાનું દ્રષ્ટાંત આપે છે. ભ્રમર જે રીતે જુદી જુદી જગ્યાએ જે જુદી જુદી જાતના પુષ્પો ઉપરથી પુષ્પોનો રસ ગ્રહણ કરે છે, તે જ રીતે મનનશીલ મુનિ થોડું થોડું અન્ન માધુકરી વૃત્તિથી અનેક ઘરેથી લાવે. આમ કરવાથી શરીરનો નિર્વાહ પણ થઈ જાય છે અને આપવામાં કોઈને ક્લેશ પણ થતો નથી. વળી જે રીતે ભ્રમર નાના મોટા સર્વ પુષ્પોનો સાર ગ્રહણ કરે છે, તે જ પ્રમાણે કુશળ મનુષ્યે નાના મોટા શાસ્ત્રોનું સાર તત્વ ગ્રહણ કરવું, વિવાદ ન કરવો. હવે મધુમક્ષિકાનું ઉદાહરણ આપે છે. વળી મુનિએ ભિક્ષાનું અન્ન સાંજના ભોજન માટે અથવા બીજા દિવસ માટે બચાવીને ન રાખતા પોતાના હાથરૂપી પાત્રમાં સચવાય તેટલું જ અન્ન લેવું અને તેના સંગ્રહ માટે ફક્ત પેટરૂપી પાત્ર રાખવું. કારણ કે ઉદર પોષણથી અધિક સંગ્રહ કરનાર મધમાખીની જેમ મુનિનું જીવન પણ જોખમમાં મુકાઈ જાય છે. આવું સમજીને સંન્યાસીએ કોઈ પણ પ્રકારનો સંગ્રહ કરવો નહીં. હવે હાથીનું 2 શ્લોકમાં દ્રષ્ટાંત આપતા ભગવાન દત્તાત્રેયજી કહે છે, હાથી પાસેથી જ સર્પ હાથી પાસેથી તે સ્પર્શ સુખની લાલસાના ત્યાગનો બોધ લીધો. સંન્યાસીએ સાવધાન રહી લાકડાથી બનાવેલી સ્ત્રીની પૂતળીને પગથી પણ સ્પર્શ ન કરવો, અન્યથા આથણીમાં આસક્ત હાથી જે રીતે બંધાઈ જાય છે તેમ તે પણ બંધનમાં આવી જાય છે. હાથીને પકડવા માટે ઘાસના તણખલાથી ઢંકાયેલો ખાડા ઉપર કાગળની આથણી ઊભી કરવામાં આવે છે. તેને જોઈને હાથી ત્યાં જાય છે અને ખાડામાં પડીને ફસાઈ જાય છે. ભ્રમરના ઉદાહરણમાં ઘરે ઘરેથી લાવે છે. એમાં એક વાત એવી છે કે અન્યથા એક જ કમળની ગંધથી આસક્ત થયેલો ભ્રમર જેમ રાત્રિના સમયે તેમાં બંધ થઈ જવાથી નષ્ટ થઈ જાય છે, તે જ પ્રમાણે સ્વાદ વાસનાથી એક જ ગૃહસ્થનું અન્ન ખાવાથી મુનિ તેના સાંસારિક મોહમાં ફસાઈને નષ્ટ થઈ જાય છે. એટલે ભ્રમરની જેમ અલગ અલગ જગ્યાએથી થોડું થોડું અન્ન ભેગું કરીને લાવવું જોઈએ તેવો બોધ છે. વિવેકી પુરુષે સ્ત્રી કે જે પોતાના જ મૃત્યુનું કદાચ કારણ બની શકે છે તેને સમીપ ન જવું જોઈએ, તેની સમીપ ન જવું જોઈએ, કેમ કે હાથણીમાં આસક્ત હાથી બીજા બળવાન હાથી દ્વારા મરાઈ જાય છે. તે જ પ્રમાણે તે પણ મૃત્યુનો શિકાર બની શકે છે. હવે મધ લૂંટનાર લાલચુના દ્રષ્ટાંત દ્વારા બે શ્લોકમાં કહે છે કે લોભી મનુષ્ય ન તો કોઈની આપે છે અને ન ઉપભોગ પણ કરે છે. તેની સંપત્તિને બીજો જ કોઈક ભોગવે છે. જેમ કે મધ કાઢવાવાળા પાસે મધ છે એવી ખબર પડતા તેની પાસેથી યુક્તિપૂર્વક તે લઈ લેવામાં આવે છે અને તે સ્વયં તેના ઉપભોગથી વંચિત રહી જાય છે. તમે જુઓ છો કે મધમાખીઓનું ભેગું કરેલું મધ તે ભોગવે તે પહેલા જ મધ લૂંટનારો લઈ જાય છે. તે જ પ્રમાણે ગૃહસ્થોએ બહુ મહેનતે મેળવેલા પદાર્થોને જેનાથી તેઓ સુખ ભોગવવાની અભિલાષા રાખે છે તેમનાથી પહેલા સંન્યાસીઓ અને બ્રહ્મચારીઓ ભોગવે છે. કારણ કે ગૃહસ્થો પ્રથમ અતિથિ અભ્યાગતોને ભોજન કરાવીને પછી સ્વયં ભોજન કરે છે. મેં હરણથી એ બોધ લીધો કે જે જંગલમાં કે જંગલમાં રહેતા સંન્યાસીએ ક્યારેય સાંસારિક વિષયમાં ગીત ન સાંભળવા, તેણે એ બોધ હરણ પાસેથી ગ્રહણ કરવો જે શિકારીના મધુર ગીતોમાં મોહિત થઈને પકડાઈ જાય છે. આપે વાત જાણો છો કે હરણીના ગર્ભથી ઉત્પન્ન થયેલા અરુષ્ય શૃંગ મુનિ સ્ત્રીઓના નાચગાન વગેરે જોઈ સાંભળીને તેમનામાં આસક્ત થઈ ગયા અને તે સ્ત્રીઓના હાથની કઠપૂતળી બની ગયા. હવે હું તમને માછલીનો ઉપદેશ કહું છું. જે માછલી કાંટામાં રહેલા માંસના ટુકડાના લોભમાં પોતાના પ્રાણ ગુમાવે છે તે જ પ્રમાણે સ્વાદ ગેલા દુર્બુદ્ધિ મનુષ્યો પણ મનને વલોવીને વ્યાકુળ કરનારી પોતાની જીભના વશમાં થઈ જાય છે અને મરાઈ જાય છે. કેટલાક વિવેકી પુરુષ ઉપવાસ અને ભોજનનો ત્યાગ કરીને બીજી ઇન્દ્રિયો પર તો ખૂબ ત્વરાથી વિજય મેળવી લે છે, પરંતુ તેનાથી તેમની રસેન્દ્રિય વશમાં થતી નથી. તે તો ભોજન છોડી દેવાથી વધારે પ્રબળ બની જાય છે. બીજી બધી ઇન્દ્રિયો પર કાબુ પ્રાપ્ત કરી લેવા છતાં ત્યાં સુધી મનુષ્ય જીતેન્દ્રિય નથી થઈ શકતો જ્યાં સુધી તે રસેન્દ્રિયોને પોતાના વશમાં નથી કરી શકતો, વશમાં કરી નથી લેતો. પછી તો બધી ઇન્દ્રિયો તેના વશમાં થઈ ગઈ સમજો. અને જો તેણે રસેન્દ્રિયોને વશમાં કરી લીધી પછી તો બધી ઇન્દ્રિયો તેના વશમાં થઈ ગઈ સમજો. હે રાજન, પ્રાચીન સમયની વાત છે. વિદેહ નગરી મિથિલામાં એક વેશ્યા રહેતી હતી. તેનું નામ પિંગલા હતું. મેં તેની પાસેથી જે બોધ ગ્રહણ કર્યો તે હું તમને સંભળાવું છું. સાવધાન થઈને સાંભળો. તે વેશ્યા સ્વેચ્છાચારિણી તો હતી જ અને રૂપાળી પણ હતી. એક દિવસ કોઈ પુરુષને પોતાને સ્થાને લાવવા માટે ખૂબ બની ઠનીને ઉત્તમ વસ્ત્રાભૂષણથી સજી દજીને ઘણી વાર સુધી પોતાના ઘરના દરવાજા પર ઊભી રહી. હે શ્રેષ્ઠ પુરુષ, તેને ધનની કામના હતી તેથી તે અર્થલોલુપ સ્ત્રી કોઈ પણ પુરુષને તે તરફ આવતો જોઈને એવું જ વિચારતી હતી કે આ પૈસાદાર છે અને પૈસા આપીને, આ પૈસાદાર છે મને પૈસા આપીને ઉપભોગ કરવા માટે જ આવી રહ્યો છે. તે સંકેતથી જીવનારી પિંગલા પછી જ્યારે બીજા પુરુષને આવતો જોતી ત્યારે માની લેતી કે આ તો મારી પાસે જ આવી રહ્યો છે, મને ખૂબ પૈસા આપશે. પરંતુ જ્યારે ત્યાંથી એ આગળ નીકળી જતો ત્યારે એવું વિચારતી કે હવે તો નક્કી કોઈ બીજો ધનવાન મારી પાસે આવશે જે મને ખૂબ વધારે પૈસા આપશે. પિંગલાના ચિત્તની આવી દુરાશા વધતી જ જતી હતી. તે દરવાજા પર ઘણા લાંબા સમય સુધી નિંદ્રાનો ત્યાગ કરીને રાહ જોતી રહી. તે ક્યારેક અંદર જતી તો ક્યારેક બહાર આવતી. આ રીતે મધ્યરાત્રિ વીતી ગઈ. રાજન, ખરેખર આશા અને તે પણ ધનની આશા અત્યંત હીન છે. ધનવાનની રાહ જોતા જોતા તેનું મોઢું સુકાઈ ગયું, ચિત્ત વ્યાકુળ થઈ ગયું. હવે તેને આ ધંધા ઉપર ભારે વૈરાગ્ય થયું, તેમાં તેને દુઃખ બુદ્ધિ થઈ ગઈ. આ વૈરાગ્ય જ તેના સુખનું કારણ બની ગયું. જ્યારે પિંગલાના ચિત્તમાં આ પ્રકારની વૈરાગ્યની ભાવના જાગૃત થઈ ત્યારે તેના મુખમાંથી એક ગીત સરી પડ્યું, અર્થાત તેના અંતરના જે ઉદ્ગાર નીકળ્યા તે, હે રાજન, તમને કહું છું સાંભળો. વૈરાગ્ય જ આશારૂપી ફંદાને કાપવા વાળું દૃઢ શસ્ત્ર છે. વૈરાગ્ય વિના મનુષ્યના દુઃખોની નિવૃત્તિ થતી નથી. પ્રિય રાજન, જેને વૈરાગ્ય થયો નથી, જેને આ ઝંઝટમાંથી કંટાળો અણગમો થયો નથી અને જે શરીર અને તેના બંધનને એ રીતે કાપવા ઈચ્છતો નથી, જે મગ્નાની પુરુષ મમતાને છોડવા ઈચ્છતો નથી. પિંગલાએ આ ગીત ગાયું. અરે કેટલા દુઃખની વાત છે કે હું ઇન્દ્રિયોના વશમાં થઈ ગઈ. મારી મૂર્ખતા અને મારા મોહનો વિસ્તાર તો જુઓ કે પરાયા પુરુષને મારો કાંત પ્રિયતમ કહીને તેની કામના કરવા લાગી. મારો પરમ પ્રિયતમ શાશ્વત રૂપે મારી પાસે જ છે, તે પરમાનંદ સ્વરૂપ છે, સુખ પ્રદાન કરનારો પણ છે તથા લક્ષ્મીનો પતિ હોવાથી સંપત્તિ પણ આપનારો છે. આવા મારા જ હૃદયમાં બિરાજેલા ભગવાનની હાજરીમાં તેમને છોડીને જેઓ ઈચ્છા મુજબ ભોગ સંપાદન કરવામાં પણ અસમર્થ છે તથા દુઃખ ભય આદિ વ્યાધિ શોક અને મોહ ઉજાવનારા છે એવા લોકોનું મેં સેવન કર્યું, તેથી હું મૂર્ખ છું. ઘણા જ દુઃખની વાત છે કે મેં અત્યંત નિંદનીય આજીવિકા એવો વેશ્યાવૃત્તિનો આશ્રય લીધો અને નકામો પોતાના શરીર અને મનને ક્લેશ આપ્યો. પીડા પહોંચાડી મારું આ શરીર વેચાઈ ગયું છે. લંપટ લોભી અને નિંદનીય મનુષ્યોએ તેને ખરીદી લીધું છે અને હું એટલી મૂર્ખ છું કે આજ શરીરથી પૈસા અને રતિ સુખી ઈચ્છી રહી છું. મને ધિક્કાર છે. જેમ વાંસની વળીઓ અને ટેકા આપીને ઘર ઊભું કરવામાં આવે છે તેમાં સંસાર રૂપી ઘરમાં હાડકાની વળીઓ અને ટેકા છે તથા તેમાં ત્વચા રૂવાડા અને નખનું આવરણ છે. આ ઘરમાં 9 દરવાજા છે, તેમનામાંથી સતત મળમૂત્ર વગેરે જ નીકળતું રહે છે. ખરેખર મારા સિવાય બીજી કઈ સ્ત્રી હશે જે આવા નિંદનીય શરીરને જ પ્રિય માની તેનું સેવન કરશે? આમ તો આ વિદેહીઓ જીવન મુક્તિઓની નગરી છે, પરંતુ તેમાં રહેનારી હું સર્વથી મૂર્ખ અને દુષ્ટ છું. કેમ કે એકલી હું જ આત્મ સ્વરૂપને અર્પણ કરનારા અવિનાશી અને પરમ પ્રિયતમ પરમાત્માને છોડીને બીજા પુરુષની અભિલાષા કરું છું. મારા હૃદયમાં બિરાજતા પ્રભુ પ્રાણી માત્રના હિતેશી સુહૃદ પ્રિયતમ સ્વામી અને આત્મા છે. હવે હું મારી જાત આપીને તેમને ખરીદી લઈશ અને તેમની અને એમની સાથે લક્ષ્મીજી જેવો વ્યવહાર કરીશ। જેટલા પણ આ કામ અને ઉપભોગ છે અને તે આપનારા ચાહે દેવતા હોય કે મનુષ્ય, તેમણે પોતાની પત્નીથી પત્નીનું શું પ્રિય કર્યું છે? અર્થાત કોઈ પણ આજ સુધી આ ભોગોથી તૃપ્ત થયું નથી અને આ બધા વ્યક્તિ અને પદાર્થો આદિ અંતવાળા છે અને કાળગ્રસ્ત છે। ખરેખર મારા કોઈ શુભ કર્મથી વિષ્ણુ ભગવાન મારા પર પ્રસન્ન છે, તેથી તો દુરાશાથી મને આવો વૈરાગ્ય થયો છે। ખરેખર આ વૈરાગ્ય મારા માટે સુખકર છે। મને દુઃખ થયું એ જ મારા માટે વૈરાગ્યનું કારણ બની ગયું, તેથી હું ભાગ્યહીન નથી। કારણ કે વૈરાગ્ય દ્વારા જ મનુષ્ય કર્મ બંધનોને કાપીને પરમ શાંતિને પામે છે। હવે હું ભગવાનના ઉપકારનો સાદર મસ્તક ઝુકાવીને સ્વીકાર કરું છું અને વિષય ભોગોની લાલસા છોડીને તે જ જગદીશ્વરના શરણમાં જાઉં છું। હવે મને પ્રારબ્ધ અનુસાર જે મળશે તેનાથી નિર્વાહ કરી લઈશ અને ખૂબ જ સંતોષ અને શ્રદ્ધા સાથે રહીશ। હવે હું બીજા પુરુષ તરફ ન તાકતા મારા હૃદયેશ્વર આત્મ સ્વરૂપ પ્રભુની સાથે જ વિહાર કરીશ। આ જીવ સંસાર કૂપમાં પડેલો છે, વિષયોએ તેને આંધળો બનાવી દીધો છે, કાળરૂપી અજગરે તેને પોતાના મોઢામાં દબાવી દીધો છે। હવે ભગવાન સિવાય તેની રક્ષા કરવા બીજું કોણ સમર્થ છે? જ્યારે જીવ સમસ્ત વિષયોથી વિરક્ત થઈ જાય છે ત્યારે તે સ્વયં તેની રક્ષા કરવામાં સક્ષમ બને છે। તેથી ખૂબ જ સાવધાની સાથે જાણી લેવું જોઈએ કે સંપૂર્ણ જગત કાળરૂપી અજગરથી ગ્રસ્ત છે। અવધૂત દત્તાત્રેયજી કહે છે, રાજન, પિંગલા વેશ્યાએ આવો નિશ્ચય કરીને ધનવાનની દુરાશા તેમને મળવાની લાલસાનો પરિત્યાગ કરી દીધો અને શાંત ભાવે જઈને તે પોતાની શૈયા પર સૂઈ ગઈ। ખરેખર તૃષ્ણા જ સૌથી મહાન દુઃખ છે અને તૃષ્ણા ત્યાગ જ સૌથી મોટું સુખ છે। કારણ કે પિંગલા વેશ્યાએ જ્યારે આશા છોડી ત્યારે જ તે સુખી થઈ। ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યાયામ સંહિતાયામ એકાદશ સ્કંધે અષ્ટમો અધ્યાય 11મા સ્કંધ અંતર્ગત 8મો અધ્યાય સમાપ્ત। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય।